वाल्मीकि रामायण अरण्यकांड 70मो सर्ग। श्री राम लक्ष्मणे परस्पर विचार करीने कबंधनी बन्ने भुजाओ कापी नाखवी तथा कबंध द्वारा एमनु स्वागत। पोताना बाहुपासथी घेराईने त्यां उभेलाए बन्ने भाई श्री राम अने लक्ष्मणनी सामे जोईने कबंधे कह्युं, क्षत्रिय शिरोमणि राजकुमारो, मने भूख्यो जोईने पण तमे उभा केम छो? મારા મુખમાં ચાલી આવો, કેમ કે દેવે મારા ભોજન માટે જ તમને અહીં મોકલ્યા છે, તેથી તમારા બંનેની બુદ્ધિ બહેર મારી ગઈ છે। આ સાંભળીને દુઃખી થયેલા લક્ષ્મણે એ સમય પરાક્રમનો નિશ્ચય કરીને સમયોચિત અને હિતકર વાત કહી, ભાઈ, આ નીચ રાક્ષસ મને અને તમને તરત મોંમાં લઈ લે એ પહેલાં જ આપણે આપણી તલવારોથી આની લાંબી લાંબી ભુજાઓ ઝડપથી કાપી નાખી। આ મહાકાય રાક્ષસ ઘણો ભીષણ છે, એની ભુજાઓમાં એનું સંપૂર્ણ બળ અને પરાક્રમ રહેલું છે। આ રાક્ષસ સમસ્ત સંસારને બધી રીતે પરાજિત કરતો હોય એમ હવે આપણને પણ મારી નાખવા ઈચ્છે છે। રાજન, રઘુનંદન, યજ્ઞમાં લવાયેલ પશુઓની જેમ નિશ્રેષ્ઠ પ્રાણીઓનો વધ રાજા માટે નિંદિત જણાવાયો છે, તેથી આપણે આના પ્રાણ ન લેવા જોઈએ, માત્ર ભુજાઓ જ કાપી નાખવી જોઈએ। એ બંનેની આ વાતચીત સાંભળીને એ રાક્ષસ ભારે ક્રોધિત થયો અને પોતાનું ભયંકર મોઢું ફાડીને એમને ખાઈ જવા માટે તત્પર થયો। એટલામાં જ દેશ કાલ અવસરના જ્ઞાતાએ બંને રઘુવંશી રાજકુમારોએ અત્યંત હર્ષ સાથે તલવારોથી જ એની બંને ભુજાઓ કાપી નાખી, ખંભેથી કાપી નાખી। ભગવાન રામ એની જમણી બાજુ ઊભા હતા, એમણે પોતાની તલવારથી એની જમણી ભુજા ખૂબ ત્વરાથી સહજતાપૂર્વક કાપી નાખી તથા ડાબી બાજુ ઊભેલા વીર લક્ષ્મણે એની ડાબી ભુજા તલવારથી કાપી નાખી। ભુજાઓ કપાઈ જતા એ મહાબાહુ રાક્ષસ મેઘ જેવી ગંભીર ગર્જના કરીને પૃથ્વી, આકાશ અને દિશાઓને ગજવતો ધરતી પર પડી ગયો। પોતાની ભુજાઓને કપાયેલી જોઈને લોહીથી લથપથ થયેલા એ દાનવે દિનવાણીમાં પૂછ્યું, વીરો, તમે બંને કોણ છો? કમંધ નામ પૂછવાથી શુભ લક્ષણો ધરાવતા મહાબલી લક્ષ્મણે એને શ્રીરામચંદ્રજીનો પરિચય આપવા માંડ્યો। આ ઈશ્વાકુવંશી મહારાજ દશરથના પુત્ર છે અને લોકોમાં શ્રીરામના નામે વિખ્યાત છે। મને એમનો નાનો ભાઈ જાણો, મારું નામ લક્ષ્મણ છે। માતા કૈકેયી દ્વારા જ્યારે આમનો રાજ્યાભિષેક રોકી દેવામાં આવ્યો ત્યારે આ પિતાની આજ્ઞાથી વનમાં ચાલી આવ્યા અને મારી તથા પોતાની પત્ની સાથે આ વિશાળ વનમાં વિચરણ કરવા લાગ્યા। આ નિર્જન વનમાં નિવાસ દરમિયાન આ દેવતુલ્ય પ્રભાવશાળી શ્રી રઘુનાથજીની પત્નીને કોઈ રાક્ષસ હરી ગયો છે, એમની જ ભાળ કાઢવાની ઈચ્છાથી અમે બંને અહીં આવ્યા છીએ। તમે કોણ છો અને કબંધ જેવું રૂપ ધરીને આ વનમાં કેમ રહો છો? છાતી નીચે ચળકતું મુખ અને તૂટેલી જાંઘો લઈને તમે આમ તેમ કેમ અથડાતા ફરો છો? લક્ષ્મણ નામ કહેવાથી કબંધને ઇન્દ્રની કહેલી વાતનું સ્મરણ થઈ આવ્યું, તેથી એણે બહુ પ્રસન્નતા સાથે લક્ષ્મણને એમની વાતનો ઉત્તર આપ્યો। પુરુષ શ્રેષ્ઠ વીરો, તમારા બંનેનું સ્વાગત છે। હું ઘણો ભાગ્યશાળો છું જે મને તમારા બંનેના દર્શન થયા। અમારી બંને ભુજાઓ મારા માટે ભારે બંધન સ્વરૂપ હતી, સૌભાગ્યની વાત છે કે તમે એ કાપી નાખી। નરશ્રેષ્ઠ શ્રીરામ, મને જે આવું કુરૂપ પ્રાપ્ત થયું છે એ મારી જ ઉદંડતાનું ફળ છે। આ બધું કઈ રીતે થયું એ પ્રસંગ તમને હું યથાર્થ રીતે જણાવી રહ્યો છું, તમે મારી પાસેથી સાંભળો। આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 70મો સર્ગ સમાપ્ત થયો। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।